શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 13મો શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હવે હું રસાસ્વાદમાં આસક્ત થઈ દુર્દશાને પામેલા ઋષ્યશૃંગ મુનિની કથા તમને સંક્ષેપથી કહું છું. પૂર્વે કૌશિકી નદીના તીરે વિભંડક નામના ઋષિ રહેતા હતા. તેને તપોનિધિ એક ઋષ્યશૃંગ નામનો પુત્ર થયો. આ ઋષ્યશૃંગે બાલ્યાવસ્થાથી જ વનમાં રહેતા હોવાથી પિતા સિવાય અન્ય પુરુષ કે સ્ત્રીને જોયેલો નહીં. તેથી કોણ પુરુષ કહેવાય અને કોણ સ્ત્રી કહેવાય આવું કંઈ ભાન તેને ન હતું. હે વિપ્રવર્ય, ઇન્દ્રિયોના પંચવિષયોના આહારનો ત્યાગ કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનો આશ્રય કરી પિતા વિભાંડકની સાથે તપશ્ચર્યા કરતા મુનિ ઋષ્યશૃંગને દેવતાઓ પણ વંદન કરતા હતા. આવા તે મહાન થયા. આ પ્રમાણે ઋષ્યશૃંગ નાની બાલ્યાવસ્થા હોવા છતાં તપ કરવાથી સર્વે તપસ્વીઓના માન હરાઈ જાય તેવા મહાન તપસ્વી થયા અને અન્ય તપસ્વીઓ પણ તેમની સેવા કરતા રહેતા. એ અવસરે અંગદેશના લોમપાદ નામના પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તે અયોધ્યા નરેશ દશરથના મિત્ર પણ હતા. તે લોમપાદ રાજાએ કોઈ બ્રાહ્મણને હું તને કંઈક આપીશ એવી પ્રતિજ્ઞા કર્યા પછી પણ પોતાના પુરોહિતના વારવાથી હવે હું તને નહીં આપું એવું એ વિપ્ર આગળ વચન બોલ્યા. તેથી પૂર્વાસી સર્વે વિપ્રો તે રાજાનો અને નગરનો ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે બ્રાહ્મણોનો અપરાધ થવાથી તે રાજાના દેશમાં ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં. તેથી સર્વે પ્રજા અતિ દુઃખી થઈ ગઈ. ત્યારે વૃદ્ધ અનુભવી મંત્રીઓને સાથે રાખી તે લોમપાદ રાજા જ્ઞાન અને વયથી વૃદ્ધ એવા ઋષિમુનિઓને વરસાદ નહીં વરસવાનું કારણ પૂછવા જંગલમાં પધાર્યા. ત્યાં લોમપાદ રાજાએ બહુ જ પ્રાર્થના કરી ત્યારે કોઈ મુનિવરે તેને કહ્યું કે, હે રાજન, બ્રાહ્મણોનો અપરાધ થવાથી ઇન્દ્ર તમારા દેશમાં વરસતો નથી, માટે તેમના અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી સર્વે બ્રાહ્મણોને નગરમાં ફરી નિવાસ કરાવો અને તે બ્રાહ્મણોનું યથાયોગ્ય સન્માન કરી તેમની પૂર્વની આજીવિકા અપાવી પૂજન કરો. ઋષિઓ કહે છે, હે રાજન, જેમના ચરણકમળ જ્યાં પણ પડવાથી સમગ્ર ઇતિઓ અર્થાત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આદિ અનિષ્ઠોની નિવૃત્તિ થાય છે એવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની મધ્યે શ્રેષ્ઠ એકલશૃંગી મુનિને કોઈ પણ ઉપાયે તમારા રાજ્યમાં પધરાવો. હે નૃપ, તેમના આગમનથી વરસાદ થશે અને પ્રજા સુખી થશે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે તે મુનિએ રાજાને કહ્યું. તેથી રાજા અતિ પ્રસન્ન થયા અને મુનિને નમસ્કાર કરી પોતાના નગરમાં પાછા પધાર્યા. ત્યાર પછી રાજાએ બ્રાહ્મણોના અપરાધનું પ્રાયશ્ચિત્ત કર્યું અને બ્રાહ્મણોને સન્માનપૂર્વક પોતાના નગરમાં પાછા બોલાવી નિવાસ કરાવ્યો. ત્યાર પછી ઋષ્યશૃંગ મુનિને પોતાના રાજ્યમાં લઈ આવવા કોઈ એક વૈશ્યાસ્ત્રીની નિયુક્તિ કરી. તે વૈશ્યાએ કૌશિકી નદીને તીરે એક અદ્ભુત આશ્રમની રચના કરી તથા નદી પાર કરવા કૃત્રિમ પુષ્પો અને વૃક્ષો આદિથી એક સુંદર નૌકા શણગારી. ત્યાર પછી તે વરાંગના પોતાના ગુપ્તચરો દ્વારા વિભાંડક ઋષિ જંગલમાં સમિધ આદિ લેવા ગયા છે અને એકલશૃંગી આશ્રમમાં એકલા જ છે એમ જાણી તેમને છેતરીને લઈ આવવા તેમની સમીપે આવી. રૂપ અને લાવણ્યતાથી સંપન્ન અને વસ્ત્રાલંકારોથી વિભૂષિત તે વરાંગનાઈ એકલશૃંગી મુનિને નમસ્કાર કરી તપ આદિના કુશળ સમાચાર પૂછ્યા. સ્ત્રી પુરુષના ભેદને નહીં જાણનારા એકલશૃંગી તે વરાંગનાને કોઈ બ્રહ્મચારી છે એમ જાણી દર્ભનું આસન આપવું, જળ અર્પણ કરવું વગેરેથી તેમનો આતિથ્ય સત્કાર કરવા લાગ્યા અને પછી તેને પૂછ્યું કે, હે જટાધારી, હે બ્રહ્મચારી, તપરૂપી તેજથી અગ્નિ જેવા ઉજ્જવળ તમે કોણ છો? કોઈ મહાપુણ્યશાળી મુનિના પુત્ર હશો, તમારો આશ્રમ ક્યાં છે? ભોળા મુનિ એકલશૃંગીના વચનો સાંભળી વરાંગના કહેવા લાગી કે હે ઋષિકુમાર, તમારા આશ્રમથી અમારો આશ્રમ 12 કોશ દૂર કૌશિકી નદીને સામે કિનારે આવેલો છે. તે બહુ જ રમણીય છે. નાવમાં બેસીને ત્યાં જઈ શકાય છે. હે બ્રહ્મન, તમારે મને વંદન કરવાના ન હોય, પણ મારે તમને વંદન કરવા જોઈએ અને તમને આલિંગન પણ મારે આપવાનું હોય, આવું મારું વ્રત છે. ત્યારે વરાંગનાના વચનો સાંભળી ઋષ્યશૃંગ મુનિ કહેવા લાગ્યા કે હે વર્ણી, આ ભીલાચો તથા ઇંગોરી આદિ ફળોનું તમે ભક્ષણ કરો, તેમજ તુંબડામાં રહેલા મીઠા મધુર જળનું પાન કરો. આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે વૈશ્યાએ મુનિએ આપેલ ફળો દૂર મૂકી પોતાની પાસે રહેલા ઘેબર, પેંડા વગેરે રસવાળા પદાર્થો ઋષ્યશૃંગને આપ્યા. ત્યારે એકલશૃંગી મુનિ રત્નના પાત્રમાં રહેલા શરબતનું પાન કરીને તથા સુવર્ણના પાત્રમાં રહેલા અતિ મધુરા ભોજનનો આસ્વાદ માણીને અતિશય પ્રસન્ન થયા. રસાસ્વાદથી તેમની ઇન્દ્રિયો વિહ્વળ થઈ અને અતિ ખુશીમાં મુનિ ખૂબ જ હસવા લાગ્યા તથા સુગંધિમાન પુષ્પોનો સુગંધ લઈ જાણે ઋષિકુમાર જ ન હોય તેવું વર્તન કરવા લાગ્યા. પછી છેતરવામાં કુશળ વરાંગના ઋષ્યશૃંગને ચંચળ થયેલા જાણી વારંવાર બાથમાં ઘાલી આલિંગન કરવા લાગી અને મધુર ગીતોનું ગાન કરવા લાગી. પછી તો ઋષિકુમારને અતિશય વિકારને પામેલા જાણી વૈશ્યા ફરી ફરીને અતિશય દબાવીને આલિંગન કરવા લાગી અને મુનિના મનને પોતાનામાં વશ કરી પોતાના મનમાં અત્યંત આનંદ પામવા લાગી. છેતરવામાં ચતુર તે વરાંગના વિભાંડક ઋષિના આગમનના ભયથી મારો અગ્નિહોત્રનો સમય થઈ ગયો છે, ભલે હવે હું જાઉં છું, એમ કહીને એકલશૃંગીને સામે જોતી જોતી ત્યાંથી તત્કાળ ચાલી ગઈ. હે વિપ્રવર્ય, રસાસ્વાદને કારણે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થયેલા એકલશૃંગી મુનિ અંતરમાં અતિશય વ્યાકુળ થયા. જાણે પોતાના શરીરમાં પ્રેતનો પ્રવેશ થયો હોય તેમ ઉન્મત્ત થઈ પોતાના મનમાં વારંવાર વરાંગનાનું જ સ્મરણ કરવા લાગ્યા. ત્યાર પછી વિભાંડક મુનિ પોતાના આશ્રમમાં પાછા ફર્યા ત્યારે પોતાના પુત્રને અતિશય વિહ્વળ થયેલો જોઈ પૂછવા લાગ્યા કે હે પુત્ર, તમારામાં આવું પરિવર્તન થયેલું મને કેમ જોવામાં આવે છે? આ પ્રમાણે પિતા વિભાંડકના વચનો સાંભળી એકલશૃંગી મુનિ કહેવા લાગ્યા કે હે પિતાજી, આપણા આશ્રમમાં સુવર્ણ સમાન વર્ણવાળા અને સમાન આકૃતિવાળા કોઈ બ્રહ્મચારી પધાર્યા હતા. તેમનું શરીર અતિશય તેજસ્વી હતું. તેમના મસ્તક ઉપર સુંદર શ્યામ જટા શોભતી હતી. તેમના નેત્રો કમળના પત્ર સમાન વિશાળ હતા. તેમનો કંઠ ખૂબ જ મધુર હતો. તેમણે કંઠથી નીચેના ભાગમાં માંસના 2 પિંડ ધારણ કર્યા હતા. તેમનું શરીર અત્યંત કૃશ હતું. તેમણે ચળકતા વલકલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તે દેવપુત્રના જેવા અદ્ભુત શોભતા હતા. હે પિતાજી, તે બ્રહ્મચારીએ મારા મુખ ઉપર પોતાનું મુખ રાખીને તથા પોતાના શરીરને મારા શરીર સાથે ગાઢ આલિંગન આપીને તથા મધુર મધુર ગાયન કરીને મને અતિશય આનંદ ઉપજાવ્યો. હે પિતાજી, તેમણે મને સુંદર મધુર ભોજનો જમાડ્યા અને મીઠા મધુરા જળના પાન કરાવ્યા. તે બ્રહ્મચારી વિના મારું આ સર્વે શરીર હવે બળે છે. તેથી હે તાત, હું તત્કાળ તેમના આશ્રમમાં જવા ઈચ્છું છું અને તે બ્રહ્મચારીની સાથે રહી તેમના આશ્રમમાં જ મારે તપ કરવાની ઈચ્છા છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે પોતાના પુત્રનું વચન સાંભળી કોઈ છેતરવામાં ચતુર સ્ત્રીએ મારા પુત્રના ચિત્તમાં ભ્રાંતિ ઉત્પન્ન કરી છે એમ જાણી પિતા વિસ્મય પામ્યા અને પુત્રને બોધ આપવા લાગ્યા કે હે પુત્ર, તપસ્વીઓને છેતરી મનુષ્યોનું ભક્ષણ કરી જનારા બહુરૂપી રાક્ષસો આ વનમાં ફરે છે, તે તારી પાસે આવ્યા હશે. આ પ્રમાણે અનેક પ્રકારના વચનોથી પુત્ર એકલશૃંગીને પિતા વિભાંડક ઋષિએ સમજાવ્યા અને 3 દિવસ પર્યંત તે સ્ત્રીની વનમાં શોધ કરી, છતાં તે વેશ્યા ક્યાંય મળી નહીં. હે વિપ્રવર્ય, પછી 1 દિવસ વિભાંડક ઋષિ વનમાં સમિધ આદિ લેવા આશ્રમમાંથી બહાર ગયા, ત્યારે તે જ અવસરે ચરણના ઝાંઝરનો ઝણકાર કરતી તે વરાંગના ફરી આશ્રમમાં આવી. દૂરથી જ વેશ્યાને આવતી જોઈ અતિશય હર્ષઘેલા થયેલા મુનિ ઋષ્યશૃંગ તેમની સન્મુખ દોડ્યા અને અતિશય સ્નેહથી ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રાણવલ્લભ બ્રહ્મચારી, મારા પિતા આશ્રમમાં પાછા ન આવે ત્યાં સુધીમાં તમે મને અહીંથી તમારા રમણીય આશ્રમ પ્રત્યે લઈ જાઓ. હે વિપ્રવર્ય, આ પ્રમાણે ઋષ્યશૃંગ મુનિએ કહ્યું તે સાંભળી વેશ્યા અતિશય ખુશ થઈ અને મુનિને તત્કાળ નાવમાં બેસાડી લોમ્પાદ રાજાના અંતઃપુરમાં લઈ આવી ને કહેવા લાગી કે આ મારો આશ્રમ છે. ત્યાર પછી તે મહેલના અંતઃપુરની નારીઓ એકલ શૃંગીને શૃંગાર રસ સંબંધી ચાતુરીનું શિક્ષણ આપવા લાગી અને તે મુનિ પણ પોતાના નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને છોડી તે શૃંગારાદિક શિક્ષામાં આસક્ત થયા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે ઋષ્યશૃંગ મુનિના આગમનથી લોમ્પાદ રાજાના રાજ્યમાં બહુ જ વરસાદ થયો અને રાજાએ પણ પોતાની શાંતા નામની કન્યા સાથે એકલ શૃંગી મુનિના લગ્ન અતિ હર્ષથી કર્યા. આ પ્રમાણે હે વિપ્રવર્ય મયારામ, નૈષ્ઠિક વ્રતધારી તથા જગતને વંદન કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય એકલ શૃંગી ઋષિ પણ રસાસ્વાદના કારણે પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતમાંથી ભ્રષ્ટ થયા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે બીજા અનેક રાજાઓ તથા મહર્ષિઓ પણ રસાસ્વાદના કારણે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ જનસમૂહમાં અતિ નિંદાને પાત્ર થયા છે. તેમજ રસાસ્વાદને કારણે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતમાંથી પતન પામેલા એકલશૃંગી મુનિની કથા તમને કહી સંભળાવી. હવે ભગવાનના ભક્તોએ અવશ્ય સાંભળવા યોગ્ય ચક્રવર્તી ભરત મહારાજાની સ્નેહના કારણે થયેલા પતનની કથા હું તમને સંભળાવું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 2 પ્રકરણમાં રસાસ્વાદથી ઋષ્યશૃંગ મુનિનું પતન થયું એ કથાનું નિરૂપણ કર્યું. એ નામે 13મો અધ્યાય પૂર્ણ થયો.